જથા લાભ સંતોષ સદા. જે મળ્યું બસ બસ, બહુ થઈ ગયું બાપા, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. શેખ સાદીએ બધા શિષ્યને પૂછ્યું કે સાધુનું લક્ષણ શું, તો કે ભિક્ષા માગીને જમે આનંદ મારે. શેખ સાદી કે એ ભિક્ષા તો કૂતરો માગે છે, ઘરે ઘરે જઈને કૂતરો માગી આવે છે, તો આપણે કૂતરાને સાધુ કહીશું? તો કે ના. તો કે ભિક્ષા માગે પણ કોઈ ના આપે તો એનું પેલું મનમાં માઠું ના લગાડે અને પ્રસન્ન રહે એને સાધુ માને. કે કૂતરાને કાઢી મૂકે છે, ક્યાં કૂતરો કોર્ટમાં ફરિયાદ કરે છે, પ્રસન્ન જ રહે છે. એક ઘર મૂકીને બીજા ઘરે જાય તો એને આપણે સાધુ કહીશું? તો કે ના. ઘણા ઘણા વાતો કરી. તો કે બાપજી તમે જ કહો ને. તો કે ભિક્ષા માગે ન મળે તો પ્રસન્ન રહે એટલું નહીં, ગોઠણીએ પડીને પરમાત્માને પ્રાર્થના કરે, હે ભગવાન તે કેટલી દયા કરી, આજ મને તપ કરવાનો અવસર આપ્યો, એમ જે વિચારે એને સાધુ કહે. કે હંમેશ તો હું ઉપવાસ કરું એવો નહોતો, પણ તે આજ મને ઉપવાસ કરાવ્યો, તારી કરુણાનો પાર કેટલો. આ ના થાય, આપણે તરત એમ થાય મહારાજ ભજન કરી કરીને થાકી ગયા, તોય ભૂખ્યા માર્યા. આ કે તું કેટલો દયાળુ છે, મને તે આજ ઉપવાસ કરવાનો તે મને અવસર આપ્યો, આને સાધુ ગણ. આ સદબુદ્ધિ વગર ના સૂજે. એટલે કહું છું, સદબુદ્ધિ આવી જાય તો જીવનના બધા દાખલા છે ને આપોઆપ ખુલ્લા થઈ જાય, બધા પ્રશ્ન ઉકલે, બધા સમાધાન એમાં. કારણ કે એને કોઈને ન સૂજે એવું સૂજે, કોઈને ના સૂજે એવું. નિજ કર્મ અનુસાર જે મળે, એના બે અર્થ છે. એક પુરુષાર્થ, નિજ કર્મ એટલે પોતાના પુરુષાર્થથી શ્રમથી જે મળે એમાં સંતોષ માન. બીજો નિજ કર્મ ઉપાતમ, પોતાના પ્રારબ્ધ અનુસાર, પ્રારબ્ધ કર્મ અનુસાર જે લખ્યું છે જે મળે છે એ મળે એમાં સંતોષ મારે. પુરુષાર્થ અને પ્રારબ્ધ આમ તો સાથે જ છે, એની વાત આપણે પછી લઈશું. પણ મૂળ વસ્તુ એ કે પુરુષાર્થ નીતિ ધર્મ ન્યાયથી પુરુષાર્થ કરતા જે મળે એમાં સંતોષ માને, એ સદબુદ્ધિ. સમજો સદબુદ્ધિ શું વિચાર છે, પૈસો ઓછો મળવો હોય તો ઓછો મળો, પણ અધર્મ આચરણ, અનીતિ, અપ્રામાણિકતા, ચોરી અનાડી કરીને મારે એક પૈસો જોઈતો નથી, આવો જે વિચાર એ સદબુદ્ધિ કરે. બુદ્ધિ હોય તો શું વિચારે, એ જોવાનું ના હોય, પૈસો મળો બસ, બાકી જે થવું તે થાય, થવા એ તો બધું ચાલે જ રાખે. એવું બધું ગણવા રહી તો કેમ મેળાવે, તો બે પાંદડે ના થઈ જાય, ક્યારે ના થાય. દોઢ મણ ભૂલેલી ફાંદમાં બે રોટલી પચતી નથી, અને બીએ ભણેલી બાયડી ઘરમાં રોટલી વણતી નથી. દોઢ મણ ભૂલેલી ફાંદમાં બે રોટલી પચતી નથી, ને બીએ ભણેલી બાયડી રોટલી ઘરમાં વણતી નથી, અને ભાઈ કોઈને મૂંડી નાખ્યા વગર મૂડી પણ મળતી નથી. એટલે બધા એમ જ વિચારે છે કે બસ કોઈને મૂંડ્યા વગર પૈસો મળતો હોય છે, ભલા મને રોટલા ભેળાય ના થાય. આવું જ કે એ સદ, એ બુદ્ધિ, સદબુદ્ધિ વિચારે કે જે થવું હોય તે થાય, મને કોરો રોટલો મંજૂર છે, મારે અનિતિનો એક પાઈ જોઈતી નથી. એ સદબુદ્ધિ વગર ના થાય, વિચારજો. અનિતિનો માર્ગ બુદ્ધિ, બુદ્ધિ જોતી દેખતી જ નથી. ધર્મ અધર્મ પાપ પુણ્ય નીતિ અનિતિ કાંઈ બુદ્ધિ નથી જોતી, એમાં પડતી જ નથી. અને આજે શેનું સામ્રાજ્ય, જેટલી બુદ્ધિ વિકસી, બહુ માર્ક કરજો, જેટલો બુદ્ધિનો વિકાસ થયો એટલી જ અનિતિનો પણ વિકાસ થયો, જેટલી બુદ્ધિનો વિકાસ થયો એટલી જ ચાલાકીનો પણ વિકાસ થયો. કારણ કે બુદ્ધિને પાપ પુણ્ય આડું આવતું જ નથી, સદબુદ્ધિને આવે છે. બુદ્ધિ તો ગમે ત્યાંથી મળવું જોઈએ. આ પશુપાલન ખાતા વાળા ગામડાઓમાં ગયા અને ગામ લોકોને ભેળા કર્યા, પશુઓ રાખો છો? બાપા પૂછવાનું હોય ખેડૂત છે, ગાયો હોય ભેંસો હોય બળદ હોય બધું હોય, એમ શું ખવડાવો છો? અરે એને બાપા શું ખવડાવવાનું, જુવાર બાજરી હોય એ લીલા હોય ત્યારે એ ખવડાવે, ગદબ લીલો હોય એ ખવડાવે, નહીં ત્યારે સૂકા આવે જુવાર બાજરા ઘાસ સાથે એ બધું ખવડાવે, ઘાસ સૂકું ઘાસ ખવડાવીએ, આવું બધું ખવડાવે એમ. ઢોરને એવું ખવડાવો છો, ગાયો ભેંસો ને આવા ઘાસચારા ઘાસ પાંચ ખવડાવો છો, અરે બાબા શું ખવડાવો? અરે પણ ગાય ભેંસ પવિત્ર પ્રાણીઓ, એને તમે આવું ખવડાવો? સૂકા ઘાસ ચારા જુવાર બાજરા આવા ભૂસા ખવડાવો? લખો 500 રૂપિયા દંડ. 500 રૂપિયા દંડ લીધા અને સામે ગામ ગયા. આ લોકો સામે ગામ પહોંચીને કહી દીધું, મળો આ તો ગજબ છે બધા અધિકારીઓ, એ ગાયો ભેંસો ને એને તમે ઘાસો પેલો ખવડાવો છો, બધું જુવાર બાજરો કડબ ને આવું બધું આવું ખવડાવો છો? આવા પવિત્ર પ્રાણીઓ તમારા માટે આટલું ઉંમર તૂટી જાય કરી કરીને, અને એને તમે આવા રાડા ખવડાવો છો? એટલે ગામ લોકો કે હાલો સારું કર્યું તમે અમને સાવધાન કર્યા, તે અમે બીજો જવાબ વિચારશો. એટલે ગામ લોકોને ભેળા કર્યા, પશુઓ રાખો છો? રાખીએ ને બાપા, ખેડતી છે ત્યાં હોય જ ને, ગામ હોય ત્યાં હોય જ ને બધું. શું ઢોર રાખો? અરે ગાયો છે, ભેંસો છે, ઘોડા છે, બધું છે, બળદ છે, બધું છે. એ શું ખવડાવો? રોટલી દાળ ભાત શાક છાટા પેડા જલેબી, એમ માણસને મળતું નથી અને ઢોરને ખવડાવો છો? કેટલા ગરીબ લોકો ભૂખ્યા પેટે સુઈ જાય છે, તમે ઢોરને હાટા ને પેટા જલેબી દાળ ને ભાત ને શાક ને રોટલી ખવડાવો? લખો 500 રૂપિયા દંડ. લ્યો એના 500 લીધા. બોલ્યા લોકો સામે કહી દીધું કે આગલા ગામ વાળા એ કીધું કે જુવાર બાજરો કડક ઘાસ ખવડાવી છે, તોય 500 લીધા. અમે કીધું હાટા પેંડા જલેબી રોટલી દાળ ભાત શાક ખવડાવીએ છીએ, તોય 500 લીધા. બોલ્યા લોકો અમે જુદો જવાબ દઈશું. ગામ લોકોને ભેળા કર્યા, પશુઓ રાખો છો? તો કે રાખીએ ને બાપા, હોય જ ને. એમ ક્યાં ક્યાં ઢોર રાખો? અરે ગાયો ભેંસો ઘોડા બળદ બધું રાખીએ છીએ. એમ શું ખવડો? અમે તો રોકડા રૂપિયા દઈ દઈએ, જે ખાવું એ ખાઈ લે. નહી તમે પ્રસન્ન વેલા થઈ ગયા, હજી મજાની વાત તો પછી છે. એમણે કીધું, જોયો હવે સાંભળજો, એમણે કીધું અમે તો રોકડા રૂપિયા દઈ દઈએ, ઢોરને જે ખાવું તે ખાય, બોલો તમને કેટલા આપીએ? તમે ઢોર છો, ઢોર થી ને ગત છો, ઢોર થી ગત છો, તમે આ શું ધંધા લઈ નીકળ્યા છો છેતરવા? કાંઈ પણ બોલે, લખો 500 રૂપિયા, તારા બાપા મફત થાય 500 રૂપિયા? આ ડેબા તૂટી જાય છે, એક રૂપડી થાય છે, લખો 500 રૂપિયા દંડ, લખો 500 રૂપિયા દંડ. તું ઢોર થી ને બે છો, અધિકારીને લઈ લીધો. પણ આ એક ભલે દ્રષ્ટાંત છે, પણ આખા ક્ષેત્રમાં આ નથી થતું. ગમે તે રીતે આ ફાઇલમાં આ કાગળિયું ઓછું છે, એટલે આ વધારે છે, બે વધારે છે. તું ફાઇલ મૂકતો હતો ને ત્યારે તારે ચડી નાળીએ નહોતી, અને હવે તું એક ઓછું છે ને આમ વધારે છે, મીંડો છો કરવા. ચાલે છે? આ આ બુદ્ધિ છે, બુદ્ધિ વગર આવું શું છે? અને ભાઈ તમે થોડા વખત પહેલા વાત વિચારો ને, મોરબી જામનગર એક બાજુ ત્યાં પાંજરાપોળ ગાયો, હવે ગાયોની સેવા થાય, કતલખાને ન જાય, એની ગૌ સેવા થાય, એટલા માટે લોકો દાન આપતા હોય, ગાયોનું ભરણ પોષણ થતું હોય, એમાંથી ને સારા કુળના કહેવાય એ જ વહીવટમાં હોય, હે, અને 20 કિલો ઘાસપાત આપવાનું હોય 5-7 કિલો આપે, ગાયો બિચારી હાલી શકે નહીં અને ટપોટપ ગાયો મરવા માંડે, અને એ બધો પૈસો ગજવામાં નાખી દે, આને શું કહેવાય? ગૌ સેવા ગાય માં કહેવાય, અને સારા કહેવાતા લોકો રીબાવી રીબાવીને ગાયોને માર જુએ છે, પાપ જુએ છે. આપણે પુણ્ય માટે ગાયની સારવાર કરી, આ દેશના રાજાઓ ગાયની સેવા માટે રાજ મૂકીને વનમાં સેવા કરતા, ભગવાન શ્રી કૃષ્ણ ઉઘાડે પગે ગાયોની સેવા કરતા, અને ગાયોને મારી મારીને ખિસ્સા ભરે છે. હવે કઈ એક જગ્યાએ થોડું છે, હવે તે પહેલા થોડી વખત એક જગ્યાએ આવ્યું તો આપણે રૂવાડા બેઠા થઈ જાય. એ ગાયોને પાંજરાપોળમાં દાન ધર્મથી ચાલતું, એમાં ગાયો કેમ જલ્દી મરે? કારણ કે મરે તો એને વેચે ને એના ચામડાના પૈસા ચમાર પાસેથી મળે, તો એવા એવા દ્રાવણ એને મીઠામાં ભેળવીને પાણીમાં પીવડાવે, એટલે ધીમે ધીમે ગાયો જલ્દી જલ્દી કૃશ થઈ અને ટપોટપ મરે. 400-500 ગાયો ટપોટપ મરી અને વેચી પૈસા ખિસ્સામાં નાખી દીધા. જુએ છે અનિત? અરે કોઈ પણ વસ્તુ, કોઈ પણ કેટલુંક તમને ગણાવું. હમણાં જ પાછું આવ્યું ત્યાં નકલી દૂધનું, 1000 લીટર દૂધ, યુરિયા ખાતર, ગડગુમડ સાફ કરવાનું, હાઇડ્રોજન પેરોક્સાઇડ ગુમડા સાફ કરવાનું, લિક્વિડ, અમુક એવા ઓઇલ, બીજા ડિટર્જન્ટ પાવડર, એ બધું નાખીને એના જેવું દૂધ બનાવી નાખે અને તમને પેક થઈને 1000 લીટર આવે. ચાર વર્ષ પહેલા મુંબઈ ગયો હતો, એક શેઠને ત્યાં હું રોકાયો અને થયું થોડું દૂધ પીએ, દૂધ આવ્યું એક ઘૂંટડો ભર્યો, મેં તરત જ કાઢી નાખ્યું સિંકમાં જઈ. મેં કીધું શેઠ દૂધ નકલી છે, આ દૂધ છે જ નહીં, બંધ કરી દેજો. અને કે એમ, મેં કીધું એટલું જૂથ હોય તો તમે જોઈને ખબર પડી જાવી છે કે આ દૂધ નથી. અરે ગમે એટલી બનાવટ કરે, આ ટેરવું છે, જીભ છે ને એ એના જેવું ટેસ્ટર કોઈ નહીં, પણ સમજતા આવડે તો ને. નકલી દૂધ છે, આજ લઈ આવી છે. મેં કે આ નકલી છે, આ દૂધ છે જ નહીં, દૂધની ગંધ નથી. આરોગ્ય સાથે લોકોના સડી સડીને મરી જાય, દયા છે. નકલી શુદ્ધ ઘી ગાયનું, ડૉક્ટરે કહ્યું છે ગાયનું ઘી ખાઈ જાઓ, બાકી તેલ ઘી બીજા બંધ કરી દેજો, બરાબર. શુદ્ધ ગાયનું ઘી લેવા જાય, મળે એસેન્સ નાખી દે તમને, એવું સરસ તમારે અને એવી બનાવટી ઘી નીકળે. અમુક વખત પહેલા એવું પકડાણું હજી ચાલતું હોય, ઢોરની ચરબી ચોખા ઘીનું એસેન્સ નાખે અને ચોખા ઘીને નામે વેચે, એટલે ડાલડા કે વનસ્પતિ ઘી પણ નહીં, એમાં વળી કંઈક નાખીને કર્યું હોય તો ચાલો ખાવા જેવું જ છે. પશુઓની ચરબી હાડકા ઓગાળીને કાઢેલી અને એમાં શુદ્ધ ઘીને એસેન્સ ભેળવી શુદ્ધ ઘીને નામે વેચે, અને એ પાછા મંદિરોમાં સાધુ સંતો ઠાકોરજી જે પાણી ગાળ્યા વગર પીતા નથી એને આપી દેવા. અનિતિ કાંઈ નહીં, બુદ્ધિ કાંઈ વિચારશે નહીં, કોઈ જાતનો વિચાર નહીં કરે. સદબુદ્ધિ હશે તો જ વિચાર આવશે. ક્યાં ચોખ્ખું તો ક્યાં મળે છે, તમે જો કોઈ ઔષધો લેવા જાય કેટલી ભેળસેળો થાય, તો છે સારું મળે છે પણ બાકી તો હાહાકાર છે ભાઈ. પૈસો મળવો જોઈએ, બીજું કાંઈ હેતુ નથી. અને બુદ્ધિ છે એટલે બધા અવનવા પ્રયોગો એવા અદ્ભુત કરે છે કે માણસને કાંઈ જલ્દી ખળી ઉછતી નથી. લઠ્ઠાકાંડમાં મરી જાય છે, ન પીવા જેવો દારૂ પીવાય છે, પોલીસની રેમ નજર ઉપર જ થાય છે, લાખો કરોડોના હપ્તા ઉઘરાવીને પોલીસો ખિસ્સામાં નાખે છે. જે રક્ષક છે જ ભક્ષક. આ ચોરીઓ થાય છે તે જેને રક્ષણ માટે રાખ્યા છે એની એમાં જેના ભાગ હોય, કહેવા જાઓ તો હામાં થાય. એટલે તે રાત્રે તમે પેટ્રોલિંગ કરો છો તો શું કરો છો, પણ ક્યાં પકડાય, હાથ નથી આવતા. કારણ કે હાથ ક્યાંથી આવે, એમાં અમુક પર્સન્ટેજ આપી દીધા હોય, તોડીને લઈ જ લ્યો. પણ એ કોઈ સુખી ના હોય. વચ્ચે વાત યાદ આવી ગઈ, એક પોલીસ સ્ટેશનની અંદર કૂતરો રાખ્યો હતો ચોરની પાછળ પકડવા માટે, એટલે ક્યાંય ચોરી થાય કૂતરાને છૂટું મૂકે અને તરત કૂતરા તો પકડી પાડે, ચોરને પકડી પાડે. 10 દિવસમાં કૂતરો કાઢી નાખ્યો પોલીસ સ્ટેશનમાં. એટલે કોઈએ કીધું એટલે આ તમે કેમ કાઢી નાખ્યો, તો કૂતરો ફરી ફરી પોલીસ સ્ટેશનમાં જ આવતો હતો. એટલે પછી કાઢી નાખી. જો આટલી બધી દેશની, કોઈ પણ દેશની તબિયત બગડે ને, એમાં એક એક સેક્શન કે અમુક વર્ગોનો વાંક ન હોય, એ મંત્રીઓ, પ્રધાનો, રાજકારણીઓ, વકીલો, જજ, અધિકારીઓ, અમલદારો, વેપારીઓ, બધા જે માણસ ખોટું કરતા હોય ત્યારે આટલી પરિસ્થિતિ બગડે. બાકી વકીલો શું કરે છે તમને જાણો, બુદ્ધિ તો કેવી. વાકીલ, વાકકીલ, કીલ એટલે ખીલો, ખીલા જેવી જેની વાણી કે કોઈ હલાવી ન શકે એનું નામ વકીલ કહેવાય. એ દલીલો કરે. અમદાવાદમાં એ વકીલ મરી ગયા છે હવે, બાકી તો ગમે તેવું જાહેરમાં ખૂન કરીને આવે એની પાસે છોડાવી દે, શંકાનો લાભ આપે, ગમે તેવું કરીને આવે. કેવી દલીલો, નહીતર આ બધા અત્યારે ખૂનખાર ગુના કરનારા બધા એમને બિંદાસ ફરે છે ને, કરોડોનું કૌભાંડ કરનારા ના અંતે રાજકારણ બધા છૂટા જ ફરે છે ને, એ જજ ને વકીલ ને બધા એવા શંકાના લાભ જ લે છે, અર્થઘટનો એવા કરી નાખે. બુદ્ધિ છે. એક જણા પાડોશી કંઈક માથાકૂટ થઈ ગઈ તો ઓલા લખે બે ત્રણ લાફા માર્યા, એકાદ લાકડી મારી દીધી, વકીલ જોઈ ગયો. વકીલ કે તું કેસ કર, હું લડી દઈશ અને આપણે પાડોશીને દેખાડી દઈએ. ત્યાં નહીં હતું કે એ બાને પાડોશી સીધો થઈ જાય, કોર્ટમાં કેસ થયો. વકીલ આવી ગયા, અસીલ ઊભો છે સામે, ઓલા લોકો આરોપીઓ થઈ હતા. આ વકીલે દલીલો કરી, જજને કહ્યું મેજસ્ટી, હા મારા અસીલને એવી રીતે બે રહમીથી મારવામાં આવ્યો છે. પેલા એને ગડદા પાટુથી મારવામાં આવ્યો છે, પછી એને લાકડીઓથી પ્રહાર કર્યો છે. એના માથામાં લાકડીઓ મારી છે, પીઠ ઉપર લાકડીઓ મારી છે. માથા ઉપર લાકડીઓ મારવાથી એની યાદશક્તિ ગમે ત્યારે ખતમ થઈ જવાની પણ શક્યતા છે, અને પીઠ ઉપર માર્યું હોવાથી એને ગમે ત્યારે જ્ઞાનતંતુનો રોગ લાગુ પડે તો એ હાલી પણ ના ચાલી શકે, ચલી પણ ના શકે, અને કંપવા પણ થઈ જાય, સ્મૃતિભ્રંશ દોષ થઈ જાય, મગજની બીમારી લાગુ પડે જાય, માથા દુખવાનો એને રોગ પણ થઈ શકે, આટલા બધા રોગ એની થવાની શક્યતા છે. ઓલો અસિલ રોવા માંડ્યો ત્યાં. એટલે જજ કે એલા તું કાં રોવે, અત્યારે શું કામ રડે છે, તને માર્યો એને અઠવાડિયું થઈ ગયું. તો કે સાહેબ મને આટલો બધો માર્યો તો. આ વકીલ સાહેબ કહે છે ત્યારે ખબર પડી કે મને આટલો બધો માર્યો હતો. જજો હવે એક જણાને કઈ માર્યું છે, થોડો કઈ વાગી ગયો છે, તો વ્હીલચેરમાં ઓલો વકીલ એને અસિલ ને લઈ આવ્યો. એટલે જજે પૂછ્યું કે તમને મારપીટ થઈ પણ તમે ચાલી નથી શકતા? તો કે ડોક્ટર તો કે તમે ચાલી શકો પણ અમારો વકીલ ના પાડે છે, એ કે કેસ પૂરો ના થાય ત્યાં સુધી તમે ચાલી ના શકો. વિચાર ઘણી બધી એટલે વકીલો છે, પણ બાકી સદબુદ્ધિ વાળો વકીલ. લિંકન ની પાસે એક જમીનદાર આવ્યો કે મારો પડોશી છે, $10 લઈ ગયો છે, એક વર્ષ થઈ ગયું, એક મહિનાની મુદત આપી હતી, હજી $10 દેવા નથી આવ્યો, મારે કેસ દાખલ કરવો છે ને એને વિતાડી દેવું છે, ધોળે તારે દિવસે તારા દેખાડી દેવા છે, કે $10 કોઈના રાખીએ તો શું થાય. એટલે લિંકન કે દેખાડી જ દેવું જોઈએ, પણ મારી ફી $20 છે. અરે ભલે મારે તો પૈસાનો કોઈ પાર નથી, $10 ફી ભલે 20 હોય, લ્યો અત્યારે ને અત્યારે $20, બાકી $10 લઈ ગયો છે ને ઓકાવવા જ જોઈએ અને દેખાડી જ દેવું જોઈએ, કે આવી રીતે એક મહિના માટે લઈ ગયો ને વરસ વરસ થઈ જાય એટલે પાછું કાંઈ વાત ન ઉચ્ચારે. કેટલી વાર મેં કહ્યું છતાંય કાંઈ નહીં. લિંકન કે આપણે દેખાડી દઈએ, ધોળે દિવસે તારા દેખાડી દઈએ, $20 નાખ્યા ખીચામાં. જમીનદાર ગયો, હું કેસ તૈયાર કરું છું એમ કહીને ઓલો ગયો. લિંકન જઈને પેલા પાડોશીની પાસે ચૂપા જઈયા, છુપી રીતે એને મળ્યા કે ભાઈ શું છે, રડી પીડ્યો ભાઈ સાહેબ, તમારે કેસ દાખલ કરો જ કરો, મારા ઘરમાં ખાવાનું નથી, મજૂરી કરો કાંઈ કરું માણ, તોય અમારે ભૂખ્યા રહેવાના વારો આવે છે, એમાં હું $10 સાહેબ કઈ રીતે આવું સાહેબ, તમે વિચાર કરો. લિંકન કે વાત તો સાચી છે, $20 લાવ્યા હતા ને એમાં 10 આપ્યા, આલે આ 10 આપી દેજે અને આ બીજા $10 ખાવા પીવાનું લેજે અને જરૂર પડે ત્યારે આવજે, આ મારું કાર્ડ મને મળજે, પણ દુઃખી થતો નહીં. અરે સાહેબ તમે તો ભગવાન પધાર્યા, અત્યારે ને અત્યારે હું પેલા 10 આપી દઉં, મારે નથી અપાયું નથી છે નહીં. લિંકન પાછા બી આવ્યા, બોલો રાતે જઈને આપી આવ્યો, પગે પીડ્યો, માફી માંગી. જમીનદાર બીજા દિવસે લિંકનની ઓફિસમાં આવ્યો કે સાહેબ હવે કેસ નથી કરવો. કેમ? આપણે કેસ કરવાનું વિચાર્યું ને એને ગંધ આવી ગઈ, કેવો સીધો થઈ ગયો બેટો, રાતે આવીને મારા પગમાં પડીને $10 દઈ ગયો. લિંકન કે દઈ ગયો ને, બસ ત્યારે હવે નથી કરવું, નથી કરવું, કાગળિયા ફાડી નાખો. એ ગયો. લિંકન કે એમ નથી પણ પૈસા આપ્યા તો આપીને દઈ ગયો છે, કાંઈ કેસનો બીક એને નથી બિચારા. આને સદબુદ્ધિ કહેવાય. અને બાકી જે બધા વકીલો છે એની પાસે બુદ્ધિ કેવી, તમને ચક્કરમાં નાખી દે, કોયડા નાખી દો. જેને કોઈને કોર્ટના દરવાજાની પગથિયા ચીડ્યા છે એને ખબર હશે બાપા, એ ભગવાન બચાવે દવાખાનાને કોર્ટથી. અને આજના ડૉક્ટરો તમે હજી થોડી આ દુર્બુદ્ધિ છે એટલે વાત કરી દો, તમને થોડીક વાત છે. પેશન્ટને લઈ જાય ઓટીમાં, ઓપરેશન થિયેટરમાં સુવડાવે, અરે બે ઓપરેશન બીજા છે, તમારે સારંગાઠનું કરવાનું છે, પણ આ પથરી કિડનીમાં પથરી પણ છે, પેલું પણ છે, એ બધા ત્રણ હારે કરી નાખ્યા, હવે શું કરે દર્દી? ભગવાન માનીને જેની પાસે લાંબો થઈ ગયો એક ઓપરેશન, એ ઘણી જગ્યાએ તમે જોજો આવો, કોઈને અનુભવ હશે જ. એક ઓપરેશન માટે જાય ને બે છે, ત્રણ છે, કરે તો એક જ, પૈસા લે ત્રણ ના, ઘણી જગ્યાએ આવું થાય છે. અને પાછા એવાય કેટલા હવે કિસ્સા બને છે ને, ઓપરેશન કરતા હોય પથરીનું, હારે હારો હાર કિડની કાઢી લાખોમાં વેચી નાખે, ઓલાને ખબર જ નથી બિચારી, તો બે ભાન છે શું કાઢી નાખ્યું. અને આપણે ભણેલા હોય તો શું ખબર પડે આમાં શું કાઢી લીધું, અંદર હાથ નાખીને તો રોજ વિસળી નથી શકાતું, જોઈ તો નથી શકાતું, ગમે એટલા ભણ્યા હોય તો ખબર છે અંદર કિડની છે કે નહીં, ક્યાં કાઢી લીધી શું ખબર પડે, એવું ચાલે. અને મોંઘામ મોંઘી દવા લખે, 10 રૂપિયાની ગોળી આવતી એ ન લખે, 100 રૂપિયાની 10 આવે ને એ લખે, કંપની કમિશન આપે છે. અને જરૂરી ન હોય એવા ટેસ્ટ, એક્સરે કઢાવો, સોનોગ્રાફી કરાવો, ફલાણો ટેસ્ટ કરાવો, એ તમે બધે કમિશન હોય, એક્સરે કઢાવો, આ કરાવો, સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ બધું કરાવો, બધા ટેસ્ટ કરાવે પછી કે તમને કશું જ નથી, ચાલે છે. કેવી કેવી વાતો છે, કેટલી અનિતિ છે. બસ પણ કોઈ સુખી ના હોય, સમજી લેજો, એ અનિતિ છે ને એ જ હવે થોડી વાત કરીને પૂરું કરી. સુખી ના હોય, આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે પૈસો કમાજો, પણ અનિતિ કરતા નહીં, અધર્મ કરતા નહીં, ગરીબોને રીબાવતા નહીં. પાંચ પૈસા આપજો પણ દુઃખી લોકોને દુઃખી કરી ખિસ્સા ભરવાનું, સુખી થવાનું સ્વપ્ન ન રાખતા, નહીં તો સારા વાત નથી. કોઈ પણ રીતે ખોટો પૈસો માણસને, ખોટું કોઈ સુખ આપે. આ એ તમે શર્ટ પહેરો છો, એક બટન ખોટું દેવાય આખી હાર ખોટી દેવાય. પછી શક્ય છે સાચું બટન દેવાય? બોલો. ખોટું એ ખોટું, કાંટો એ કાંટો, ઝેર એ ઝેર, અમૃત એ અમૃત. પછી હવે બાવળીઓ વાવીએ અને આપણે વિચાર કરીએ કે રસ રોટલી ખાશું. કોઈ પણ ક્રિયા હોય, એકને બે જેવી વાત મનમાં નક્કી રાખવાની, ક્રિયાનું આચરણ કરતી વખતે પહેલી વખત આ ખોટું છે, હા સુખ નહીં આવે. ભલે શરૂઆતમાં આવશે પણ પહેલેથી જ આ ખોટું છે, સુખ નહીં આવે. ઘણી વાર જો ને તમે ખોટા બી લઈ આવો, બીટી કપાસના ખોટા નકલી બી આવી ગયા, છોડવા કેવા થાય, હાંઢિયા દેખાય નહીં એવા થાય, જીંડવા જ ન આવે. હવે એની શું આરતી ઉતારવી, હે? પાણી પાય પાણી ખાતર નાખી નાખીને આ શું કર્યું? કારણ કે બીજ ખોટું છે ભાઈ, આ યાદ રાખવા, બીજ ખોટું. કોઈ પણ કર્મ ખોટું, એટલે શ્રીજી મહારાજ શિક્ષા પત્રમાં કીધું કે ગમે તેવું મોટું ફળ પ્રાપ્ત થતું હોય પણ જેમાં અધર્મ હોય એનું અમારા આશ્રિતોએ ક્યારે આચરણ કરવું નહીં. અપી ભૂરી ફલમ, ભૂરી ભૂરી એટલે અતિશય મોટા મોટું ફળ મળતું હોય, પણ ખોટું હોય તો અમારા આશ્રિતો એને આચરણ કરવું નહીં. કારણ ખોટું આખરે ખોટ, સવાલ જ નથી, બીજ નથી, ઝીંડવા આવે ક્યાંથી, છોડવો થઈ જાય, ફળ કેવું આવે, શક્ય નથી. ગમે તેમ કરે આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી, એક એવું ક્ષેત્ર છે જેમાં વધારે ને વધારે ખાઈકી થાય છે, એમાં ક્લાર્ક થી બિલ પાસ કરવાને સાઈન કરી નાને બધું કરવાનું હોય. હવે લાખો રૂપિયાનું બિલ મુકાય પણ વસ્તુ જ આવી ન હોય, રિપેરિંગ થયું જ ના હોય, છતાંય બિલ મુકાય. હવે આ નીતિ વાળો આ કે પણ સાહેબ પેલા વસ્તુ તો હોવી જોઈએ ને, એમ ચોખલિયા ના થવાય, અમુક તમારા અમુકાના અમુકાના આ બધી હિસાબ થઈ ગયો, સહી કરજો એટલે વાત પતે. હું ના કરું સાહેબ, આ જોવા પડશે જિંદગીથી. હો આ સારું ને, નીતિવાળા થવા જો મોત જળું બે. બોલો, ખોટું ના કરો તો મારી નાખેલો એને ડર, પણ આ કેમ હું મરી જાઉં, પણ હું એ નહીં કરું. જાત જાતનું બધું આવું અટકી પડ્યું, ઉપર સુધી વાત ખોટી ચગાવી, આ બનેલી વાત છે, નામઠામ નથી દેતો. ઉપર સુધી, ઉપરી અધિકારી સુધી વાત પહોંચાડી, પણ જુદી રીતે કે આ આવી ગયો છે, એ ઘણું ખોટું કરે છે, કામ કરતો નથી, કામ કરવા દેતો નથી, પૈસા ખાઈ જાય છે, આવી બધી વાતો ચલાવી. એવું ઓલા સાહેબ છે થોડા સૂજવાળા, અચાનક એ જ આવ્યા કે આટલી બધી ફરિયાદો થાય છે તો. પેલાને કેબિનમાં બોલાવ્યો, પર્સ તો આવો, કપાળમાં તિલક ચાંડલો અને પવિત્રતા હોય એટલે સહેજ જ પેલો આમ જોઈ રહીએ, ડર નથી, ખોટું કર્યું નથી, એની વાત જ આખી જુદી હોય ને. જેને લીધું હોય, તમે કોઈનો ધાબળો રાતે ચોરી આવો તો ટાઈડ ઉડી જાય પણ ભય ન ઉડે. ટાઈડ વહી જાય પણ ભય ન જાય, ભય તો એવો ને એવો જ રહીએ, ઉલટાનો વધી જાય. પણ ટાઈડ વાતી હોય, ખોટું ન કર્યું હોય એને ભય ન હોય. એટલે આને ભય તો હતો નહીં, આવીને બેઠો જોતાની સાથે આ સહજાનંદ સ્વામીનો ચાંદલો જોઈને પેલો એમ જ થઈ ગયો, આ ખોટું ન કર. એનો અર્થ એવો નથી કે ચાંદલાવાળા ખોટું ન કરતા હોય, પણ આ નહોતો કરતો અને એને સત્યનું બળ હતું, ફર્સ્ટ ઇમ્પ્રેશન પડી ગઈ આ ખોટું ન કરે. વડીલ હતા તો અધિકારી, એમણે કીધું બેટા મને લાગે છે કે તું ખોટું નથી કરતો. તો કે સાહેબ વાત એ છે, હું ખોટું કરવા નથી દેતો ને, એટલે આ ફરિયાદ છે. હવે આ બધી બધી જો હું તમને ફાઇલ લાવ્યો છું, આ વસ્તુ તો હોવી જોઈએ ને સાહેબ, હું સાઇન કેવી રીતે કરું? ભલે મને જો તમે નડતો હો તો મને રિઝાઇન કરો, હું ગમે તે બીજું કરીશ પણ ખોટું નહીં કરું. એમણે કીધું કે તને આ કોણે પીવડાવ્યું આવું? એમણે કહ્યું સાહેબ હું મેમનગર ગુરુકુળ સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર, અમારા શાસ્ત્રીજી મહારાજ એમણે સ્થાપના કરેલી, હું ત્યાં ભણેલો એનો વિદ્યાર્થી. મને એક આ વાત લાગી ગઈ કે આપણે જીવનમાં ખોટું નહીં કરવાનું. બધાને લાગે છે એવું નથી કહેતો કંઈ, પણ મને લાગી એટલે મેં આ છોડ્યું નથી. સાધુઓની વાણી, તારા ગુરુની વાણી તે સ્વીકારી. બહુ સારું. ચોથા રાખમાં આંસુ આવી ગયા અધિકારીનો. હવે સાંભળજો, એમણે કીધું, બેટા હું આ ક્ષેત્રમાં છું, તું તો બહુ નાને પાયે છો, ક્લાર્ક છો, મારી પદવી તો પદ તો તું જોવે છે ને, મેં આ ક્ષેત્રમાં કરોડો બનાવ્યા છે, ખોટા જ આ તું જે કહે છે ને એ આ બધું મેં કરાવ્યું છે, અને કરોડો મિલકત મેં ભેળી કરી છે, ઘણી પ્રોપર્ટી કેટલી છે ગણી નથી શકતો એટલું છે મારી પાસે, પણ દીકરા મારા જેવો દુનિયામાં કોઈ દુઃખી નથી. મારી દીકરી શું કરે છે મારે તને ન કહેવાય, મારો દીકરો શું કરે છે મારે તને ન કહેવાય, મારો ઘરવાળા શું કરે છે મારે તને ના કહેવાય, અને મને શું વેદના છે એ મારે તને ના કહેવાય. ઊભા થયા સાહેબ બનેલી વાત. આ છોકરો 22 વર્ષનો, એના પગ પકડ્યા અને કીધું, બેટા તને જે સાધુએ આ વચનો કહ્યા હોય એને તું માણસ માનતો નહીં, ભગવાન માનજે, અને આવી જ રીતે જીવનમાં પકડી રાખજે, સુખી થાય. ઠીક છે, મારાથી થઈ ગયું છે એના હું ફળ ભોગવું છું, ખોટું આવે કોઈ દી સુખી કોઈને કરતો નથી, પણ મેં કરી નાખ્યું છે, આજે હું પસ્તાવ છું. તારા જીવનમાં ચોખ્ખો રહેજે, જા તને કોઈ કંઈ કરી નહીં શકે. આ નીતિ, આ સદબુદ્ધિ, પહેલાંની દુર્બુદ્ધિ. એક એક વેપારી, બે વાત કહીને પૂરું કરી, એક વેપારી અમદાવાદમાં, કોઈને ઘરે હરિભગત છે એને નામઠામ નથી દેવા, ક્યારેક ત્યાં જવાનું થાય એના સંબંધને નાતે પેલો ત્યાં આવે, એટલે આમ સેજે આપણે ઓળખીએ ખરા, અને ખાદ્ય સામગ્રી વેચવાનો એનો ધંધો મોટો, પણ એ જાણમાં એના સંબંધીઓ હતા ને એને તો આવતો, એ જ કહેતા સામે સંબંધી અમારા છે, ખાદ્ય સામગ્રી વેચે છે, અમે એને ત્યાંથી કોઈ દિવસ લઈએ નહીં, કેમ ભયંકર ભેળસેળ કરે સામે, માની ન શકાય, આપણે ધાણા જીરોમાં ઘોડાની લાજ નાખે સામે, આ લેવાય નહીં કે આ સામે આ વાત મૂકી દો તમે, આમ મસાલાની અંદર શિશુનો ભૂકો નાખે, શિશુ લેડ એના ભૂકા નાખે સામે વજન ભરવા માટે, આ શું કરે છે ખબર નથી, પૈસા ખૂબ કમાણા છે, અમે એનું ના લઈએ. પણ પછી મેં જોયું એ મરી ગયા હવે, પણ એ છેલ્લી અવસ્થા એનું ઘર છીનભીન થયું, પરિવારમાં કંકાસ એવો ગરી ગયો, અને એ જ્યારે ધીમે ધીમે ઘરડા થયા પછી જે ભાઈ રોગ ગીર્યા, ગણાય નહીં એટલા રોગ શરીરમાં, વાત એ સાચી ને, કેટલાના આરોગ્યની સાથે આવેલું કરી નાખ્યું ભોગ્યો વગર થાય, હજી તો ભોગવતા હશે ક્યાં છે ત્યાં, એક રોગ દબાવે તો બીજો ઉલ્લે, બીજા દબાવે તો બે ઉલ્લે, ન જીવી શકે, ન મરી શકે, ન સૂઈ શકે, ન બેસી શકે, ન ચાલી શકે, ન કંઈ કરી શકે, મોત આપો પણ એમ આવે, સુખી થતા નથી. એટલે અનિતિ કરવી નહીં, પણ એ અનિતિ ન કરવી, પૈસો ઓછો મળો તો ઓછો, એ કોને સૂજે, યલ્લા બસે એની જે કર્મો પાતમ વિત્તમ તેન વિદો દય ચિત્તમ, કોને, સુદબુદ્ધિ વાળાને સમજાય. એક જ છેલ્લી વાત, ભૂદેવ તળાવને કાંઠે મહાદેવનું મંદિર હતું, બહુ મજાની વાત, ત્યાં પૂજન કરવા માટે એક ધોતી પહેરેલી, કમચો નાખેલો, ત્યાં જનોય રહી ગયેલી, લલાટમાં ત્રિપુણ, હાથમાં ત્રામાની લોટી, અને શિવજીનો અભિષેક કરવા માટે જાય, એ જ્યાં શિવજીનો અભિષેક કરીને બહાર નીકળ્યો ત્યાં તળાવની પાળે ચતુર્ભુજ દેવી ઉભેલા. ભૂદેવ કહે, અરે, અને આ વાત કર્યો ત્યાં તો ખર સુવર્ણના સિક્કાઓનો વરસાદ છે. હા હા, તમે કોણ? લક્ષ્મીજી. હા, મારા પર પ્રસન્ન થઈ ગયા? ના, આ ગામમાં એક નાનો વેપારી છે, દલિતચંદ નામ છે. હા, નાની હાટડી છે, ગરીબ છે. હા, ગરીબ છે પણ ધર્મિષ્ઠ છે, સેવાભાવી છે, ભૂખ્યો રહીને દાન ધર્મ કરે છે. હા, હું એના પર પ્રસન્ન થઈ છું. તો એ દલિતચંદને તું પૂછ્યા કે તળાવને પાણે લક્ષ્મીજી ઊભા છે, એ તમારે ત્યાં આવવા માગે છે, પણ પરવાનગી આપો તો આવે, નહીતર પાછા વળી જાય, તમે પૂછી આવો. જોજો વાત, તમે જોજો શું, આ વાત તમે જુઓ. અરે, બ્રાહ્મણ તો દોડ્યો, હાફળો ફાફળો બિચારા, લોટી ક્યાંય ઉલ્લી ગઈ, આવીને દલિત થડે બેઠેલા દલિતચંદ, શેઠજી શેઠજી, હા, અરે લક્ષ્મીજી રાજી થઈ ગયા તમારા ઉપર દાન ધર્મ, ને આ તમારા ધર્મ નિષ્ઠાથી તળાવને પાડે, લક્ષ્મીજી ઉભા, આમ હાથ કર્યો ઢગલો, અરે સોનાની મુદ્રાઓ, આહા, સાક્ષાત લક્ષ્મીજી. પણ મને કે એ દલિચંદને પૂછ્યા પરવાનગી હોય તો એને ત્યાં આવું, ઢગલો થઈ જાય ધન સંપત્તિનો. દલીચંદ હલ્યો નહીં, ચશ્મા આમ રાખી એને બોલ્યો, જટાશંકર હા. એ લક્ષ્મીજીને પૂછ્યા, દેવી છે કે આસુરી? જો દેવી હોય તો આવે, આસુરી હોય તો ત્યાંથી પાછા વળી જાય. જુઓ ઢગલો થાય છે સોનાનો, સ્વયં લક્ષ્મીજી આવ્યા છે, અને નાની હાટડી વાટકીમાં શિરામણ, ભૂખ્યો રહીને દાન ધર્મ કરે એવો, પૈસો મળે, આ સદબુદ્ધિ વગર થાય? આ ઉપસંહાર રૂપ દ્રષ્ટાંત પર અદભુત. કેજો, જો આસુરી હોય ને તો તળાવની પાળેથી પાછા વળી જાય, દેવી હોય તો મારથી આવે. દુર્ગાશંકર જટાશંકર એકદમ દોડ્યા, માં લક્ષ્મી દેવી, પ્રભુ દેવી, હા બોલો બોલો શું કીધું? તમે દેવી છો કે આસુરી એમ પૂછવાનું કીધું છે. તો તમે દેવી છો કે આસુરી? હું તો આસુરી છું, દેવી નથી. એ તો તો ચોખી ના પાડી છે, તળાવની પાળેથી જ આમ રિવર્સમાં ઉપડી જાઓ એવું કીધું, મારી જરૂર નથી. ચોખી બે કટકે ના પાડી હલ્યો નહીં ચશ્માની ડાંડલીમાંથી, આમે ન કર્યું. એને કીધું, દેવી હોય તો આવે ને, આસુરી હોય તો તળાવને પાડે જ પાછા વળી જાય, બીજી વાર પૂછવા મોકલે નહીં, એટલા કડક થઈ ગયા. એમ સારું વૈયા જાય તો જટાશંકર જો કે વૈયા જાય મળી, હું ગરીબ છું, મને કંઈક દેતા જાઉં? વિચાર કરો, હું ગરીબ છું, આ બ્રાહ્મણ લ્યો, આ બ્રાહ્મણ મને મને કંઈક માતાજી દેતા જા? તો તારે જરૂર હોય પણ ખબર છે ને હું આસુરી છું. હા એ મને ખબર છે, મારે તો હાલ છે. મેળો ઢગલો જોઈ એટલું લઈ લે. એ લેવા ગયો અને ચોંટી ગયો, હાથ ચોંટી ગયા, હલે જ નહીં. અરે માડી આમ કેમ થાય? એ તો તને પેલા કીધું તું, હું દેવી નથી આસુરી છું. અરે પણ હવે મને છૂટો તો કરો. એમ ન છૂટે, હવે કઈક મુઈ માડી પણ મને ઘરે ઘરે ક્યાંથી જાય? તો તું છૂટી ગયો કેવા, આમાં કઈ મુઈ? અરે માડી હું તો ગરીબ બ્રાહ્મણ છું. તમે નથી સાંભળ્યું વાર્તા કોઈ શરૂ થાય કે ફલાણા ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો, અને વાર્તા શરૂ થાય કે ધનપતિ શેઠ રહેતા હતા? એ માઇલો હું ગરીબ છું માડી, મારા ગળામાં ત્રાંબાનો દોરો નથી, રૂપાનો તો હોય ક્યાંથી, સોનાનો હોય ક્યાંથી, વીંટીની વાળી નમળે, કાંઈ નથી માળી, કાંઈ નથી તો છૂટી નહીં, કાંઈક નાખવું પડે. અરે માળી પણ કાંઈક નાખવું પડે માળી, બીજું તો શું થાય? મારા ગજવામાં એક ચંદનની ગોટી છે ટીલું કરવાની, હા એ નાખ, નાખ્યા વગર નહીં છૂટ. તો એક હાથ છૂટો કર, એક હાથ છૂટ્યો ગજવામાં નાખ્યો, ચંદન ટીલું કરવાનું, એ ગોટી લઈ અને ઢગલામાં નાખી અને છૂટી ગયો, અને ઘર ભેગો થયો, લક્ષ્મી અદ્રશ્ય થઈ ગયા. ત્યારથી કહેવત પડી, ગાંઠનું ગોપી ચંદન ગયું. કહેવત સમજાય ગઈ ને? આ આસુરી સંપત્તિ અનિતિનો પૈસો તમને આવે ઢગલો થઈ જાય, પણ ગાંઠનું ગોપી ચંદન લઈને જાય. માટે ક્યારે અનિતિ કરવી નહીં. પૈસો ઓછો મળો તો ઓછો, કોરો રોટલો મળે તો કોરો, પથ્થરનું મળે તો ભલે, ન મળે તો કશો વાંધો નથી. પણ સદબુદ્ધિ વાળા વિચારી શકે, યલ્લભ છે એની જે કર્મ ઉપાતમ વિત્તમ તેને વિનોદય ચિત્તમ. પણ હજી એટલું થોડું સમજાય, એમાં પૂરું થઈ જાય, ઘણું બધું છે, પણ આટલું સમજાય તોય ઘણું. સહજાનંદ સ્વામી મહારાજ.